તમારી ભૂલો ભાઈ દેખાય છે અને બસ ની કેટલી દેખાય છે આ બિહારી ભાઈ તમે એવું બોલો ને તમે માય બિહારી તમે ભેગા થયા કામ કાઢી નાખ્યું સીડી હોય નહીં વેપી ઉપર ગયા તમે જો ભિખારી રહ્યા તો દુનિયા દુનિયા ભિખારી રહ્યા વ્યક્તિ પર ગયા પછી દિખાઈ જતા હોય બ્રહ્માંડ ના માલિક કહેવાય શું કહેવાય દેહ ના માલિક નહીં માટે બ્રહ્માંડ ના માલિક દેહ નો માલિક તમે કહેવાય દેખાડો ખરો આમાં લોકોને શું સમજાય લોકોની દ્રષ્ટિ આ વાંચે ને એટલે કે જાતે ભગવાન થયું કેમ હું જે ભગવાન એમ ભર્યું છું તે ભગવાન કેમ ના ભજવાય તો કઈ તો ના જ છે મારે મારાથી ભગવાન છે એવું કહેવાય હું તમારી ચાર ડિગ્રી કાચી છે માલ એમનો મારો માલ ચિંતા એ બધો મારો માલ આનંદ એ તમારો માલ શું કહ્યું એટલી ચિંતા કરી અમને હોતી ગઈ મને ભરો એનું કોઈ તમને કઈ નુકસાન થયું છે અંદર અંગત તો નુકસાન થયું નથી ચિંતા અમે હાંકી દઈએ શું ખોટું કહે છે કાલ લાગે ચિંતા થઈ નથી હાંકી દેજો જતો રહેતો એ ટેમ્પલ એડજસ્ટમેન્ટ છે શું છે હું તો રિલેટિવ છે કે ઓલ થિંગ રિલેટિવ આ ટેમ્પરરી એડજસ્ટમેન્ટ યોજના થોડી એકતા કરી કરાય ખરા કઈ તો અમારે કઈ એક આપવું પડે નહીં. હા હલકી થાય, હલકી થાય તો મુશ્કેલી વાળું થાય છે. ફરી નવું પાછી ફિલ્મ બની રહી. તમારે નવી બતાવી છે કે જૂની? નવી ફિલ્મ બની રહી પાછી તમને મોસ બિલકુલ છે જ નહીં. આપણું જ્યાં આપણું ચાલે નહીં નિર્ભરતા ઉભી થાય બધી જ મોસ છે. શું છે મોસ છે? શું છે જગત માં સુખ છે, દરેક ચીજોના સંસારમાં સુખ છે. વિષયો માં વિચાર જગત નિષ્ઠા કહેવાય છે. સારા માણસ રસ્તે નાખી ઘર બે ના થાય નાખી ઉકેલ લાવો સારો. અને પછી સારા માણસ નાખતા ના આવતો હોય તો પછી આપડે વકીલ કરવો. અને પછી સામે જયારે વકીલ કરે ને ત્યારે વકીલ ને હજુ કરે કે તમે વકીલો થઈ ઉકેલ લાવી નાખો કે પછી કોઈ મમતા સુધી હેલ્પર ઘેર રહીને કે ભાઈ તારે બે ધોળ મારી માન લે બે વિગત રિટર્ન લઈ લે પણ તું આ બહાર વાત આવે ઉકેલ લઈ નાખે. શું ઘર બે ન્યાય એ સારો ન્યાય પછી ભાગ્યા જ નહીં આપડા લોકો તો પંચ પણ જતું નહીં કરતા કહ્યું મારા પૂરા બે લઈ ગયો એટલે અમે હતા પેલા ત્યારે પેલો મન શું થયો કેમ લઈ ગયો મારા પૂરા પેલા અમે હતા અમે બે ભાઈ છે આમ છે અમારું છે હું શું થયા એટલે હું વાત નહીં થાય આપડે માફી ના પણ શીખી ગયા છું પ્રતિક્રમણ કરવું પડે. પ્રતિક્રમણ નો વખત આવે આડે ના કરી તો પ્રતિક્રમણ ખતરા કરવું પડે. પછી લાગુ કરવાની જરૂર છે. પણ આડે કર્યા રહે ને બધા રહે. તમે તો તમને કઈ ખબર બાબર કોઈ પ્રતિક્રમણ કરવા પડે. આપડે તો કેવું છે કલ્યાણ નો માર્ગ છે. કલ્યાણ બતાવો મારા થી આગળ આવે. આપડે બ્રાહ્મણ કહેવાય છે. હરીફ નો માર્ગ નથી આ. હરીફ નો માર્ગ નો આ હરીફ નો માર્ગ હશે. દાદા વિશ્રાજી ને વિશ્રાજી ને લોક સંકલ્પ નો શું સંબંધ? એનો સંબંધ શું વિશ્રાજી નો? વિશ્રાજી ભાવ તમે જે જોઈએ વિતરાગ નથી. અત્યારે કલ્યાણ માટે ખટપટ કરે પછી વિતરાગ શું લેવા દેવા વિતરાગ દર્શન આપ્યા કરે. શું વાત એની ખટપટ દર્શન ના કરે. એને બીજો ધર્મ નથી. અમારી ભાવના છે કે આ લોકો નું કલ્યાણ જેવું અમારું છે એવું આ બધા કલ્યાણ થાય એ ભાવના એમને એમ ના થઈ જતા. કારણ કે અમારા જેવું શું થયું ને હરેક ને હો શા માટે આટલા બધા દૂધ છે નહીં. કારણ દૂધ વધી રહ્યા છે નીકળી જાવ નીકળે દેખાડો તો નીકળે. તમે ઘડી બતાવો તો નીકળે. આપણા પ્રધાન કહી બતાવશે એ જ ના નીકળી કરી બતાવો પ્રધાનો તો નીકળે. શું અમે તો કરી બતાવવાનું મૂર્ત સ્વરૂપ કહેવાય. અને જે મૂર્તિ કોટ કરે મૂર્તિ એવી કોઈ તાકે શ્રદ્ધાની મૂર્તિ કહેવાય. કે શ્રદ્ધાની મૂર્તિ ત્યારે શ્રદ્ધા કહેવી હોય. કેવું શ્રદ્ધા દેહાવી ના પડે સહેજે કહેવી હોય દેખવા માત્ર થી કહી હોય. શ્રદ્ધાની મૂર્તિ કોઈ આવે અને પેલું તો બધી જો બધા તમારા મારી પણ શ્રદ્ધા રાખી પડશે છ મહિના. અરે તો મારા પણ ચોટતી નથી, મારી ટિકિટ જ ચોટતી નથી, શું રાખતી છે શ્રદ્ધા ચોટી કઈ ના થતી. ગુંદર જોગડો કઈ બીજું બધું કરો કે કઈક એવું બોલો વચ્ચે મારો ઇશારો આવે મારી પર. પણ મારે સવાઈ જો વાંચતી જ નથી, બધી એક મારા મેં કહી દીધું મને મને નહોતો નહોતો કે બધીના શ્રદ્ધા રાખવાનું કામ નથી. પણ મારા મને ચોટતી જ નથી, મારી શ્રદ્ધા હું ચોટા ચોટા કરતો નથી. આપણા તમે એમ હોય ને આપણે શ્રદ્ધા ચોટાડવાનું પડે, પણ ટિકિટ પડી જાય શું કરવાનું. પણ એવું કઈ બોલો શ્રદ્ધા આવી જાય, શું કહે શ્રદ્ધા આવી જાય. બીજું તમે રિવાર એ છ મહિના આઠ મહિના વાંચતી નથી, શું રીતે વાંચી જાય ક્યાં કરી. હા તમે પેલા આવું બધું આવતા હતા, ફરી કઈ વાંચી હોય તો આવે તો ફરી. ભગવાન જ કહેવામાં આવે છે, સિદ્ધાર્થમાં જ કહેવામાં આવે છે, જે પોતે સ્વીકારા અબાધિત કરે. ત્યાં કાકા સંકટ જ લાયા તમે એમના સાથે શું તો બોલતા સંકટ તમે એમ લાગે નઈ કાકા પડી કરતો ભલે મેં આત્મ જ્ઞાન નહીં થયો. બોલે એક પ્રશ્ન હતો આવું બધું શીખી ગયા કોપર ના જોઈ આપડો પ્રશ્ન હશે કોઈના કે આ એના કરતા જુના કાતો પ્રદીપ અને અનિલ દેવ સરખા લાગવાની સરખા એવી પ્રશ્ન એ જ નહીં. આ તાજુ ન બે ને આ તાજુ ઊંધું જાય તો આ ફૂલવામાં મૂકી ને સરખું કરું શું કરું બહારનું વેચ મૂકું અમારી જાતિ ના મૂકા. બીજું વેટ મૂકીને પણ સરખું કરવું આપણે બેલેન્સ જોવું જાય જોઈએ. મેં તો પચતા પછી હું ને પૂરા હું ને પૂરું વાતાવરણ એવું બધું થઈ ગયું છે અને વર્ષું કેવી રીતે કે છે ત્યાં હું ને પૂરા વાતાવરણ હું ને તું ના વાતાવરણ હવે કે સમજવું કેવી રીતે એમ કે હું ને તું પૂછું તું કે હેતુ નો ભેદ કેમ રહે છે કે તે સદગુરુ કર્યા છે ને તો આ મેં કર્યા છે તો તમે દાદા કહો તો તમારી ખૂબ જ સંસ્થા ના લોકો કાઢે નહીં વખત કાઢે બીજા ન ભાવતું બધા હોય પણ ખરે ખરા માણસો ના કાઢે સજ્જન પુરુષો ના કાઢે તો જ્ઞાની એટલે જ્ઞાની એનો વિશ્વાસ વિનય વાણી વર્તન આ ત્રણ વસ્તુ માણસ કહે છે ને વિનય વાણી અને વર્તન આ ત્રણ વસ્તુ હોય કશો વિરોધ જ ના હોય ને તને મનો હોય હોય કેવું હોય મનનું હરણ અમારા મનનું હરણ કરી દે એ કલાક અમારી રહેતો હોય ને તો બીજું શું હરણ થઈ જાય પછી એ કેવી રીતે ચર્ચા કરવાની કરે કપટ કર્યો છે ત્યારે ચપલીઓ ખાઈ ગયો, કપટ કર્યો ને ત્યારે ચપલીઓ ખાઈ ગયો. પેલી બહેનો મેં દાખલો દેખાયો ને, કહ્યું ને ભાઈ કે શું તકલીફ પડી ને. આ જગત એવું નથી બિલકુલ, કેટલાક લોકો છે તમને પૈસા આપ્યા બધા ભરી જશે, ના એવું નથી. કેટલાક છે આ પૈસા કઈ ભરાય નહીં એવું નથી. જગત જગત પોતાના હિસાબથી જ છે, શું છે કોઈ નામ ના દે એવું જગત છે. તમારું જશું હશે જે બનવાનું છે તમે છોડ્યા છો નથી, ચૂપતા થઈ જશે એના હિસાબ તો કશું વાત દેતા નથી. મારું નામ કોણ દેવું એવું બોલાયું બીજા ને પડકાર આપ્યો બીજા ને પડકાર આપ્યો એવું ના બોલાય. મનમાં ભડક છે નહીં, ભડકવા જેવું જગત નથી. આ પછી ચાલુ થયા પછી વાંધો ના. આવે છે સાધનો ઉપયોગ કરે અને સાધનો સાધ્ય વસ્તુ છે જાગૃતિ રાખી જોઈએ નિમિત્તે સમસ્યા કઈ જતું રહેવાનું નથી ને એ બધા જતું જ મારે ને શું વધે નીચા દર્શન જતું જ મારે ને શું વધ્યા કરે વધ્યા કરે કોક ને જ્ઞાની પુરુષ.